سورة فاتحة. بسم الله الرحمن الرحيم. الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے. الحمد لله رب العالمين. پرشنسا اللہ ماٹے چھے جے سمگر سرشتی نو رب چھے. الرحمن الرحيم. اتینت کرپالو انے دیاڑو چھے. مالك يوم الدين. بدلا એટલે કે ન્યાયના દિવસનો માલિક છે. ઇયાક નઅબુદુ વઇયાક નસ્તઈન. અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારી જ મદદ માંગીએ છીએ. ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. અમને સીધો માર્ગ બતાવો. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. એ લોકોનો માર્ગ જેમની ઉપર તે કૃપા કરી, જે પ્રકોપના ભોગ ન બન્યા, જે પથભ્રષ્ટ નથી. પારા નંબર એક, અલિફ લામ મીમ, સૂરે બકરા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ. અલિફ લામ મીમ. ઝાલિકલ કિતાબુ લા રૈબ ફી. આ અલ્લાહનો ગ્રંથ છે, એમાં કોઈ શંકા નથી. માર્ગદર્શન છે એ સંયમી લોકો માટે જેઓ અદ્રશ્ય ઉપર ઈમાન લાવે છે, નમાઝ કાયમ કરે છે, જે કંઈ અમે તેમને આપ્યું છે તેમાંથી ખર્ચ કરે છે. જે ગ્રંથ તમારી ઉપર ઉતારવામાં આવ્યો છે, અર્થાત કુરાન, અને જે ગ્રંથો તમારી ઉપર અગાઉ ઉતારવામાં આવ્યા હતા, તે સૌની ઉપર ઈમાન લાવે છે અને આખિરત ઉપર શ્રદ્ધા રાખે છે. આવા લોકો પોતાના રબ તરફથી સીધા માર્ગ ઉપર છે અને તેઓ જ સફળતા પ્રાપ્ત કરવા વાળા છે. જે લોકોએ આ વાતોને માનવાનો ઇનકાર કરી દીધો, તેમના માટે એક સરખું છે કે તમે તેમને ચેતવો કે ન ચેતવો, કોઈ પણ સંજોગોમાં તેઓ માનવાના નથી. અલ્લાહે તેમના હૃદય અને કાન ઉપર મહોર મારી દીધી છે, અને તેમની આંખો ઉપર પડદો પડી ગયો છે, તેઓ સખત સજાને પાત્ર છે. કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને આખિરતના દિવસ ઉપર ઈમાન લાવ્યા છીએ, જો કે હકીકતમાં તેઓ મોમિન નથી. તેઓ અલ્લાહ અને ઈમાન લાવનારાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે, પરંતુ ખરેખર તો તેઓ સ્વયં પોતાની જાતને જ છેતરી રહ્યા છે અને તેમને આનું ભાન નથી. તેમના હૃદયમાં એક રોગ છે જેને અલ્લાહે ઓર વધારી દીધો, અને જે ઝૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે પીડાકારી સજા છે. જ્યારે પણ તેમને કહેવામાં આવ્યું કે ધરતી ઉપર બગાડ ન ફેલાવો, તો તેમણે એમ જ કહ્યું, અમે તો સુધારણા કરનારા છીએ. સાવધાન, હકીકતમાં આ જ લોકો બગાડ ફેલાવનારાઓ છે, પણ તેમને ભાન નથી. અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જેવી રીતે બીજા લોકો ઈમાન લાવ્યા છે તેવી રીતે તમે પણ ઈમાન લાવો, તો તેમણે આ જ જવાબ આપ્યો, શું અમે મૂર્ખ લોકોની જેમ ઈમાન લાવીએ? સાવધાન, હકીકતમાં તો તેઓ પોતે જ મૂર્ખ છે, પરંતુ તેઓ જાણતા નથી. જ્યારે તેઓ ઈમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ, અને જ્યારે એકાંતમાં પોતાના શેતાનોને મળે છે ત્યારે કહે છે કે ખરેખર તો અમે તમારી સાથે છીએ અને આ લોકો સાથે કેવળ મજાક કરી રહ્યા છીએ. અલ્લાહ એમની સાથે મજાક કરી રહ્યો છે તે તેમને ઢીલ આપે જાય છે અને તેઓ પોતાની ઉદ્દંડતામાં આંધળાની જેમ ભટકતા જ જાય છે. આ એ લોકો છે જેમણે માર્ગદર્શનના બદલામાં પથભ્રષ્ટતા ખરીદી લીધી છે, પરંતુ આ સોદો તેમના માટે નફાકારક નથી અને તેઓ કદાપી સીધા માર્ગ ઉપર નથી. આ લોકોનું ઉદાહરણ એવું છે જેમ કે એક વ્યક્તિએ અગ્નિ પ્રગટાવી અને જ્યારે સમગ્ર વાતાવરણ પ્રકાશિત થઈ ગયું ત્યારે અલ્લાહે તેમની આંખનું તેજ છીનવી લીધું અને તેમને એવી સ્થિતિમાં છોડી મૂક્યા કે અંધારામાં તેમને કશું દેખાતું નથી. આ લોકો બહેરા છે, મૂંગા છે, આંધળા છે, તેઓ હવે પાછા ફરશે નહીં. અથવા પછી તેમનું દ્રષ્ટાંત એમ સમજો કે આકાશમાંથી ધોધમાર વર્ષા થઈ રહી છે અને તેની સાથે ઘોર અંધકાર અને ગરજના અને વીજળી પણ છે. આ લોકો વીજળીના કડાકા સાંભળી મોતની બીકે કાનમાં આંગળા ખોસી લે છે અને અલ્લાહે આ સત્યનો ઇનકાર કરનારાઓને દરેક બાજુથી ઘેરામાં લઈ લીધા છે. વીજળીના ચમકારાથી એમની હાલત એવી થઈ રહી છે જાણે હમણાં જ વીજળી એમની દ્રષ્ટિ આંચકી લેશે. જ્યારે થોડો પણ પ્રકાશ એમને દેખાય છે ત્યારે તેમાં થોડી દૂર ચાલી લે છે અને જ્યારે એમની ઉપર અંધકાર છવાઈ જાય છે ત્યારે થોભી જાય છે. અલ્લાહ ચાહત તો તેમની શ્રવણ શક્તિ અને દ્રષ્ટિ તદ્દન છીનવી લેત. નિશંક તે દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. લોકો, બંદગી અપનાવો પોતાના એ રબની જે તમારો અને તમારી અગાઉ જે લોકો થઈ ગયા છે તે સૌનો સર્જનહાર છે. તમારા બચાવની આશા આ જ રીતે થઈ શકે છે. એ જ તો છે જેણે તમારા માટે ધરતીનું પાથરણું પાથર્યું, આકાશની છત બનાવી, ઉપરથી પાણી વરસાવ્યું અને એના દ્વારા દરેક પ્રકારના ખાદ્ય પદાર્થો ઉત્પન્ન કરી તમારા માટે જીવિકા પૂરી પાડી. પછી જ્યારે તમે આ જાણો છો તો બીજાઓને અલ્લાહના સમકક્ષ ન ઠેરવો. અને જો તમને આ બાબતમાં શંકા છે કે આ ગ્રંથ જે અમે અમારા બંદા ઉપર ઉતાર્યો છે એ અમારો છે કે નહીં, તો આના જેવી એક જ સૂરા બનાવી લાવો, પોતાના સૌ સાથીઓને બોલાવી લો, એક અલ્લાહ સિવાય બાકી જેની ચાહો મદદ મેળવી લો. જો તમે સાચા છો તો આ કામ કરી દેખાડો. પરંતુ જો તમે આમ ન કર્યું અને નિશંક કદાપી ન કરી શકતા તો ડરો એ આગથી જેનું બળતણ બનશે મનુષ્ય અને પથ્થર, જે તૈયાર કરવામાં આવી છે સત્યનો ઇનકાર કરનારાઓ માટે. અને હે પૈગંબર, જે લોકો આ ગ્રંથ ઉપર ઈમાન લાવે અને એના અનુરૂપ સત્કર્મ કરે તેમને ખુશખબર આપી દો કે તેમના માટે એવા બગીચા છે જેમની નીચે નદીઓ વહેતી હશે. આ બગીચાઓના ફળ દેખાવમાં દુનિયાના ફળોને મળતા હશે. જ્યારે કોઈ ફળ એમને ખાવા માટે આપવામાં આવશે તો તેઓ કહેશે કે એવા જ ફળ આ અગાઉ દુનિયામાં અમને આપવામાં આવતા હતા. એમના માટે ત્યાં પાક પત્નીઓ હશે અને તેઓ ત્યાં હંમેશા રહેશે. ઇન્નલ્લાહ લા ضُرِبَ مَثَلًا مَا بَعُوضَةً فَمَا فَوْقَهَا فَأَمَّا الَّذِينَ آمَنُوا فَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّهِمْ وَأَمَّا الَّذِينَ كَفَرُوا فَيَقُولُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَذَا مَثَلًا يُضِلُّ بِهِ كَثِيرًا وما يضل به إلا الفاسقين ہاں اللہ آنا تھی ہرگز شرما تو نتھی کہ مچھر اتھوا تو تینا تھی پن ودھو تچھ کوئی وستو نو درشتانت آپے جے لوکو ستیہ وات نے سویکار نارا چھے تیو آج درشتانت تو جوئی جانی لے چھے کہ આ સત્ય છે જે એમના રબની તરફથી જ આવ્યું છે અને જે લોકો સ્વીકાર કરનારા નથી તેઓ આ સાંભળીને કહેવા લાગે છે કે આવા દ્રષ્ટાંતોથી અલ્લાહને શું નિસ્બત. આવી રીતે અલ્લાહ એક જ વાતથી અનેકોને ભટકાવી દે છે અને અનેકોને સીધો માર્ગ દેખાડી દે છે અને તેનાથી એ લોકોને જ ભટકાવે છે જેઓ નાફરમાન છે. અલ્લાહ સાથે પાકો કરાર કર્યા પછી તોડી નાખે છે. અલ્લાહે જેને જોડવાનો હુકમ આપ્યો છે તેને તોડે છે અને ધરતી ઉપર અવ્યવસ્થા સર્જે છે. હકીકતમાં આ જ લોકો નુકસાન પામનારા છે. તમે અલ્લાહની સાથે કુફરનું વલણ કઈ રીતે અપનાવો છો? જો કે તમે નિર્જીવ હતા, તેણે તમને જીવન અર્પ્યું, પછી તે જ તમારા પ્રાણ લઈ લેશે, પછી એ જ ફરીવાર જીવન અર્પશે, પછી તેની તરફ જ તમારે પાછા જવાનું છે. એ જ તો છે જેણે તમારા માટે ધરતીની સૌ વસ્તુઓ પેદા કરી, પછી ઉપરની તરફ ધ્યાન કર્યું અને સાત આકાશ ઊભા કર્યા, અને તેને દરેક વસ્તુનું પૂરેપૂરું જ્ઞાન છે. فيها ويسفك الدماء પછી જરા એ સમયની કલ્પના કરો જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું હતું, હું પૃથ્વી ઉપર એક ખલીફા બનાવવાનો છું. તેમણે કહ્યું, શું આપ પૃથ્વી ઉપર કોઈ એવાને નિમવાના છો જે તેના તંત્રને બગાડી મૂકશે અને લોહી વેવડાવશે? આપની સ્તુતિની સાથોસાથ આપની પવિત્રતાનો જાપ તો અમે કરી જ રહ્યા છીએ. ફરમાવ્યું, હું જાણું છું જે કંઈ તમે નથી જાણતા. ત્યારબાદ અલ્લાહે આદમને સર્વ વસ્તુઓના નામ શીખવાડ્યા. પછી તેમને ફરિશ્તાઓ સમક્ષ રજૂ કર્યા અને ફરમાવ્યું, જો તમારો વિચાર સાચો છે કે કોઈ ખલીફાની નિમણૂકથી તંત્ર બગડી જશે, તો જરા આ વસ્તુઓના નામ બતાવો. તેમણે કહ્યું, ખામી રહિત તો આપની જ હસ્તી છે, અમે તો કેવળ એટલું જ જ્ઞાન ધરાવીએ છીએ જેટલું આપે અમને આપી દીધું છે. હકીકતમાં સર્વજ્ઞ અને બધું જ સમજવાવાળો આપના સિવાય કોઈ નથી. પછી અલ્લાહે આદમને કહ્યું, તમે આમને આ વસ્તુઓના નામ બતાવો. જ્યારે તેણે એમને તે સૌના નામ બતાવી દીધા, ત્યારે અલ્લાહે ફરમાવ્યું, મેં તમને કહ્યું ન હતું કે હું આકાશો અને ધરતીની એ સમગ્ર હકીકતો જાણું છું જે તમારાથી છુપાયેલી છે? જે કંઈ તમે જાહેર કરો છો તેની પણ મને ખબર છે, અને જે કંઈ તમે છુપાવો છો તેને પણ હું જાણું છું. પછી જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે આદમ સામે ઝૂકી જાઓ, ત્યારે સૌ ઝૂકી ગયા, પરંતુ ઇબલીસે ઇનકાર કર્યો. તે પોતાની મોટાઈના ઘમંડમાં પડી ગયો અને નાફરમાનોમાં સામેલ થઈ ગયો. فتكونا من الظالمين. પછી અમે આદમને કહ્યું, તમે અને તમારી પત્ની બંને જન્નતમાં રહો અને અહીં મુક્તપણે જે ચાહો તે ખાઓ, પરંતુ આ વૃક્ષની નજીક ન જશો, નહીં તો જુલમીઓમાં ગણાશો. છેવટે શેતાને આ બંનેને એ વૃક્ષ તરફ ફોસલાવી અમારા આદેશ પાલનમાંથી ચલિત કર્યા અને તેમને એ સ્થિતિમાંથી કળાવીને રહ્યો જેમાં તેઓ હતા. અમે આદેશ આપ્યો, હવે તમે સૌ અહીંથી ઉતરી જાઓ, તમે એકબીજાના શત્રુ છો અને તમારે એક નિશ્ચિત મુદ્દત સુધી ધરતી ઉપર મુકામ કરવાનું અને ત્યાં જ નિર્વાહ કરવાનો છે. તે વખતે આદમે પોતાના રબ પાસેથી કેટલાક શબ્દો શીખી તોબા કરી, જે તેના રબે સ્વીકારી લીધી, કારણ કે એ મોટો ક્ષમા આપનારો અને કૃપાળુ છે. અમે કહ્યું, તમે સો અહીંથી ઉતરી જાઓ, પછી જો મારી તરફથી કોઈ માર્ગદર્શન તમારી પાસે આવે તો જે લોકો મારા આ માર્ગદર્શનને અનુસરશે તેમના માટે કોઈ ભય અને દુઃખનો અવસર નહીં હોય. અને જેઓ તેને સ્વીકારવાની ના પાડશે અને અમારી આયતોને ખોટી ટેરવશે તે આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશા રહેશે. હે ઇસરાયેલની સંતાન, જરા યાદ કરો મારી એ નેમતને જે મેં તમને આપી હતી. મારી સાથે તમારો જે કરાર હતો તેને તમે પૂરો કરો, તો મારો જે કરાર તમારી સાથે હતો તે હું પૂરો કરું, અને મારાથી જ તમે ડરો. અને મેં જે ગ્રંથ ઉતાર્યો છે તેની ઉપર ઈમાન લાવો. આ એ ગ્રંથનું સમર્થન કરે છે જે તમારી પાસે અગાઉથી મોજૂદ હતો. એટલા માટે સૌ પ્રથમ તમે જ તેનો ઇનકાર કરનારા ન બની જાઓ. નજીવી કિંમતમાં મારી આયતને વેચી ના નાખો અને મારા પર કોપથી બચો. અસત્યનો રંગ ચડાવી સત્યને શંકાસ્પદ ન બનાવો અને જાણી બુઝીને સત્યને સંતાળવાની કોશિશ ન કરો. નમાઝ કાયમ કરો, ઝકાત આપો અને જે લોકો મારી સમક્ષ ઝૂકી રહ્યા છે તેમની સાથે તમે પણ ઝૂકી પડો. તમે બીજાઓને તો નેકીનો માર્ગ અપનાવવા માટે કહો છો પરંતુ પોતાની જાતને જ ભૂલી જાઓ છો. જો કે તમે ગ્રંથ પઢો છો, શું તમે બુદ્ધિથી જરા પણ કામ લેતા નથી? ધૈર્ય અને નમાઝની મદદ લો. નિશંક નમાઝ એક સખત મુશ્કેલ કાર્ય છે, પરંતુ એ આજ્ઞાકારી બંદાઓ માટે મુશ્કેલ નથી જેઓ સમજે છે કે છેવટે તેમને પોતાના રબને મળવાનું અને તેની તરફ પાછા ફરવાનું છે. હે ઇસરાયેલની સંતાન, યાદ કરો મારી એ નેમતને જેનાથી મેં તમને નવાજ્યા હતા, અને એ વાતને કે મેં તમને દુનિયાની બીજી બધી કોમો ઉપર શ્રેષ્ઠતા આપી હતી. અને ડરો એ દિવસથી જ્યારે કોઈ કોઈના જરા પણ કામ નહીં આવે, ન કોઈની ભલામણ સ્વીકારવામાં આવશે, ન કોઈને બાનની રકમ લઈને મુક્ત કરવામાં આવશે, અને ન તો ગુનેગારોને ક્યાંયથી મદદ મળી શકશે. وَفِي ذَلِكُمْ بَلَاءٌ યાદ કરો એ સમય જ્યારે અમે તમને ફિરઓનીઓની ગુલામીમાંથી મુક્તિ આપી. તેમણે તમને સખત યાતનામાં નાખી રાખ્યા હતા, તમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીઓને જીવતી રહેવા દેતા હતા, અને એ સ્થિતિમાં તમારા રબ તરફથી તમારી મોટી કસોટી હતી. યાદ કરો એ સમય જ્યારે અમે સમુદ્ર ચીરી તમારા માટે માર્ગ બનાવ્યો, પછી તેમાંથી તમને સકુશળ પસાર કરાવી દીધા, પછી ત્યાં જ તમારી નજરો સમક્ષ ફિરઓનીઓને ડૂબાડી દીધા. યાદ કરો જ્યારે અમે મૂસાને 40 રાત્રિ દિવસની નિયત મુદ્દત માટે બોલાવ્યો, ત્યારે તેની ગેરહાજરીમાં તમે વાછરડાને પોતાનો ઉપાસ્ય બનાવી બેઠા. તે વખતે તમે ભારે અતિરેક કર્યો હતો. આમ છતાં પણ અમે તમને ક્ષમા આપી કે કદાચ હવે તમે આભારી બનો. યાદ કરો કે બરાબર એ સમયે જ્યારે તમે આ અત્યાચાર કરી રહ્યા હતા, અમે મૂસાને ગ્રંથ અને ફુરકાન આપ્યા જેથી તમે એના દ્વારા સીધો માર્ગ પામી શકો. યાદ કરો જ્યારે મૂસા આ નિયમત લઈ પાછો ફર્યો ત્યારે પોતાની કોમને કહ્યું, લોકો તમે વાછરડાને ઉપાસ્ય બનાવી પોતાની ઉપર ભારે અત્યાચાર કર્યો છે, એટલા માટે તમે લોકો પોતાના સર્જનહાર સમક્ષ તોબા કરો અને તમારા અપરાધી માણસોને કતલ કરો, આમાં જ તમારા સર્જનહાર પાસે તમારી ભલાઈ છે. તે વખતે તમારા સર્જનહારે તમારી તોબા સ્વીકારી, કારણ કે તે મોટો ક્ષમા આપનાર અને દયાળુ છે. યાદ કરો જ્યારે તમે મૂસાને કહ્યું કે અમે તમારો કદાપી વિશ્વાસ કરીશું નહીં જ્યાં સુધી પોતાની સગી આંખોથી અલ્લાહને જાહેરમાં તમારી સાથે વાત કરતા ન જોઈ લઈએ. તે જ વખતે તમારા જોત જોતામાં એક ભયંકર વીજળી કડાકા સાથે તમારી ઉપર પડી, તમે નિર્જીવ થઈ પડી ગયા હતા, પરંતુ પછી અમે તમને જીવતા કર્યા, કે કદાચ આ ઉપકાર પછી તમે આભારી બની જાઓ. અમે તમારી ઉપર વાદળનો છાંયડો કર્યો, મન અને સલવાનો ખોરાક તમને પૂરો પાડ્યો, અને તમને કહ્યું કે જે શુદ્ધ અને સ્વચ્છ વસ્તુઓ અમે તમને આપી છે તે ખાઓ, પરંતુ તમારા પૂર્વજોએ જે કંઈ કર્યું તે અમારી ઉપર તેમનો જુલમ ન હતો, બલકે તેમણે પોતે જ પોતાની ઉપર જુલમ કર્યો. પછી યાદ કરો જ્યારે અમે કહ્યું હતું આ વસ્તી જે તમારી સમક્ષ છે તેમાં દાખલ થઈ જાઓ, તેની પેદાશ ઈચ્છો ત્યાંથી મુક્તપણે ખાઓ, પરંતુ વસ્તીના દરવાજામાં નતમસ્તક થઈ દાખલ થજો અને હિત્તતુન હિત્તતુન કહેતા જજો, અમે તમારા કસૂર માફ કરીશું અને સદાચારીઓને વધુ કૃપા અને મહેરબાનીથી નવાજીશું. પરંતુ જે વાત તેમને કહેવામાં આવી હતી જુલમીઓએ તેને બદલી નાખી, કંઈ બીજી બનાવી દીધી. છેવટે અમે જુલમીઓ ઉપર આકાશમાંથી યાતના ઉતારી. આ સજા હતી એ નાફરમાનીઓની જે તેઓ કરી રહ્યા હતા. યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કોમ માટે પાણીની પ્રાર્થના કરી, ત્યારે અમે કહ્યું કે ફલાણા ખડક ઉપર તમારી લાઠી મારો. આથી તેમાંથી 12 ઝરણા ફૂટી નીકળ્યા અને દરેક કબીલાએ જાણી લીધું કે કઈ જગા તેને પાણી લેવા માટેની છે. તે વખતે આ આદેશ આપી દેવામાં આવ્યો હતો કે અલ્લાહે આપેલ રોજી ખાઓ પીઓ અને ધરતી ઉપર બગાડ ફેલાવતા ન ફરો. Okay. યાદ કરો જ્યારે તમે કહ્યું હતું, હે મૂસા, અમે એક જ જાતના ખોરાક ઉપર ધીરજ રાખી શકતા નથી. તમે પોતાના રબને દુઆ કરો કે અમારા માટે જમીનની પેદાશો, લીલી વનસ્પતિ, શાકભાજી, ઘઉં, લસણ, ડુંગળી, કઠોળ પેદા કરે. તો મૂસાએ કહ્યું, શું એક વધુ સારી વસ્તુની જગ્યાએ તમે ઉતરતી કક્ષાની વસ્તુઓ મેળવવા માંગો છો? સારું, કોઈ શહેરી વસ્તીમાં જઈને રહો, જે કંઈ તમે માંગો છો ત્યાંથી મળી જશે. છેવટે સ્થિતિ અહીં સુધી પહોંચી કે નામોશી અને કંગાલિયત તેમની ઉપર છવાઈ ગયા અને તેઓ અલ્લાહના પ્રકોપમાં ઘેરાઈ ગયા. આ પરિણામ હતું આનું કે તેઓ અલ્લાહની આયતોનો ઇનકાર કરવા લાગ્યા અને પૈગંબરોને નાહક કતલ કરવા લાગ્યા. આ પરિણામ હતું તેમની નાફરમાનીઓનું અને એ વાતનું કે તેઓ અલ્લાહના કાનૂનની સીમાઓનું ઉલ્લંઘન કરે જતા હતા. વિશ્વાસ રાખો કે નબી એ અરબીના માનનારા હોય કે યહૂદી, ઈસાઈ હોય કે સાબિયો, જે કોઈ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન લાવશે અને સત્કાર્યો કરશે તેનો બદલો તેના રબ પાસે છે અને તેના માટે ભય અને શોકનું કોઈ કારણ નથી. યાદ કરો એ સમય જ્યારે અમે તૂરને તમારી ઉપર ઉઠાવી તમારી પાસેથી પાકું વચન લીધું હતું અને કહ્યું હતું, જે ગ્રંથ અમે તમને આપી રહ્યા છીએ તેને મજબૂતાઈપૂર્વક પકડી રાખજો અને જે આદેશો તેમાં લખેલા છે તે યાદ રાખજો. આના જ વડે આશા રાખી શકાય કે તમે સંયમના માર્ગ ઉપર ચાલી શકશો. પરંતુ એ પછી તમે પોતાના વચનમાંથી ફરી ગયા. આમ છતાં પણ અલ્લાહની કૃપા અને તેની મહેરબાનીઓએ તમારો સાથ ન છોડ્યો, નહીં તો તમે ક્યારનાય બરબાદ થઈ ગયા હોત. અને તમે પોતાની કોમના એ લોકોની વાત તો જાણો જ છો જેમણે સબ્તનો કાનૂન તોડ્યો હતો. અમે તેમને કહી દીધું કે વાંદરા બની જાઓ અને એવી સ્થિતિમાં રહો કે દરેક બાજુથી તમારી ઉપર ધિક્કાર અને ફિટકાર પડે. આ રીતે અમે તેમના અંતને તે જમાનાના લોકો અને પછીની આવનારી પેઢીઓ માટે ભૂતપાઠ અને ડર રાખનારાઓ માટે શિખામણ બનાવ્યો. પછી એ બનાવ યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અલ્લાહ તમને એક ગાય ઝબહ કરવાનો આદેશ આપે છે. કહેવા લાગ્યા, શું તમે અમારી સાથે મશ્કરી કરો છો? મૂસાએ કહ્યું, હું એનાથી અલ્લાહનું રક્ષણ માંગુ છું કે હું મૂર્ખો જેવી વાતો કરું. બોલ્યા, સારું, તમારા રબને વિનંતી કરો કે તે અમને આ ગાયની કેટલીક વિગતો બતાવે. મૂસાએ કહ્યું, અલ્લાહનો ઈર્ષાદ છે કે તે એવી ગાય હોવી જોઈએ જે ન ઘરડી હોય ન વાછરડી પણ મધ્યમ ઉંમરની હોય. તેથી જે આદેશ આપવામાં આવે છે તેનું પાલન કરો. પછી કહેવા લાગ્યા કે તમારા રબને આ પણ પૂછી આપો કે તેનો રંગ કેવો હોવો જોઈએ. મૂસાએ કહ્યું, એ ફરમાવે છે કે પીળા રંગની ગાય હોવી જોઈએ જેનો રંગ એવો ઘેરો હોય કે જોનારાઓનું મન ખુશ થઈ જાય. પછી બોલ્યા, પોતાના રબને સ્પષ્ટ રીતે પૂછી બતાવો કે કેવી ગાય જોઈએ છે. અમને તે બધી એક સરખી દેખાય છે અને જો અલ્લાહની ઈચ્છા હશે તો અમે એ શોધી કાઢીશું. મૂસાએ જવાબ આપ્યો, અલ્લાહ કહે છે કે તે એવી ગાય છે જેની પાસેથી કામ નથી લેવામાં આવતું, ન જમીન ખેડે છે ન પાણી ખેંચે છે, સાજી સમી અને ખોટ ખાપણ રહી જ છે. આ સાંભળી તેઓ બોલી ઉઠ્યા, હા, હવે તમે ચોક્કસ વર્ણન આપ્યું છે. પછી તેમણે એને ઝબહ કરી, નહીં તો તેઓ આવું કરતા જણાતા ન હતા. فَادَّارَأْتُمْ فِيهَا وَاللَّهُ مُخْرِجٌ مَّا كُنْتُمْ تَكْتُمُونَ. અને તમને યાદ છે એ બનાવ જ્યારે તમે એક માણસને મારી નાખ્યો હતો, પછી એના વિશે ઝઘડવા અને એકબીજાની ઉપર ખૂનનો આરોપ મૂકવા લાગ્યા હતા, અને અલ્લાહે નિર્ણય કરી લીધો હતો કે જે કંઈ તમે છુપાવો છો તેને જાહેર કરી દેશે. તે વખતે અમે આદેશ આપ્યો કે કતલ થનારની લાશને તેના એટલે કે ગાયના એક ભાગ વડે ફટકો મારો. જુઓ, આવી રીતે અલ્લાહ મર્દાઓને જીવન આપે છે અને તમને પોતાની નિશાનીઓ દેખાડે છે જેથી તમે સમજો. وَإِنَّ مِنَ الْإِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ. પરંતુ આવી નિશાનીઓ જોયા પછી પણ છેવટે તમારા હૃદય કઠણ થઈ ગયા, પથ્થરોની જેમ કઠણ, બલકે કઠોરતામાં એનાથી પણ થોડાક વધારે. કારણ કે પથ્થરોમાંથી તો કોઈ એવો પણ હોય છે જેમાંથી ઝરણા ફૂટી વહે છે, કોઈ ફાટે છે અને તેમાંથી પાણી નીકળી આવે છે, અને કોઈ અલ્લાહના ડરથી ધ્રુજીને પડી પણ જાય છે. અલ્લાહ તમારા કરતૂકોથી અજાણ નથી. હે મુસલમાનો, હવે શું તમે આ લોકો પાસે એ આશા રાખો છો કે આ તમારા દીનના આમંત્રણ ઉપર ઈમાન લઈ આવશે? જો કે એમનામાંના એક જૂથની રીત એ રહી છે કે અલ્લાહની વાણી સાંભળી અને ત્યાર પછી બરાબર સમજી વિચારીને ઈરાદાપૂર્વક તેમાં ફેરફાર કર્યા. મોહમ્મદુર રસૂલલ્લાહ પર ઈમાન લાવનારાઓને મળે છે અને જ્યારે એકબીજા સાથે એકાંતમાં વાતચીત કરે છે તો કહે છે કે મૂર્ખ થઈ ગયા છો, આ લોકોને એ વાતો જણાવો છો જે અલ્લાહે તમારી ઉપર જાહેર કરી છે જેથી તમારા રબની સમક્ષ તમારી સામે એને પુરાવા રૂપે રજૂ કરે. અને શું આ જાણતા નથી કે કે જે કંઈ આ છુપાવે છે અને જે કંઈ જાહેર કરે છે અલ્લાહને સર્વ વાતોની ખબર છે? એમના પૈકી એક બીજું જૂથ એ અભણ લોકોનું છે જેઓ ગ્રંથનું તો જ્ઞાન ધરાવતા નથી, બસ પોતાની પાયા વિનાની આશાઓ અને ઈચ્છાઓને લઈ બેઠા છે અને ફક્ત ધારણાઓ અને કલ્પનાઓ પર જઈ રહ્યા છે. પછી વિનાશ છે એ લોકો માટે જેઓ પોતાના હાથે ધર્મનો કાનૂન લખે છે. પછી લોકોને કહે છે કે આ અલ્લાહ તરફથી આવેલું છે, જેથી તેના બદલે થોડોક ફાયદો મેળવી લે. એમના હાથોનું આ લખાણ પણ એમના માટે વિનાશની સામગ્રી છે અને એમની આ કમાણી પણ એમના માટે નાશનું કારણ. તેઓ કહે છે કે દોજકની આગ અમને કદાપી સ્પર્શે નહીં, સિવાય કે થોડા દિવસની સજા મળે તો મળે. એમને પૂછો, શું તમે અલ્લાહ પાસેથી કોઈ વચન લઈ લીધું છે જેનો ભંગ તે નથી કરી શકતો? અથવા વાત એમ છે કે તમે અલ્લાહના નામે એવી વાતો કહી દો છો જેમના વિશે તમને જ્ઞાન નથી કે તેણે આ વાતો કહી છે? છેવટે શા માટે તમને દોજકની આગ સ્પર્શે નહીં? જે કોઈ પાપ કમાશે અને પોતાના પાપ કર્મોમાં ઘેરાયેલો રહેશે તે દોજકી છે અને દોજકમાં જ તે હંમેશા રહેશે. અને જે લોકો ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તેઓ જ જન્નતી છે અને જન્નતમાં તેઓ હંમેશા રહેશે. Thank you. યાદ કરો, બની ઇસરાયલ પાસેથી અમે પાકું વચન લીધું હતું કે અલ્લાહ સિવાય કોઈની ઇબાદત કરશો નહીં, મા બાપની સાથે, સગાઓની સાથે, અનાથો અને ગરીબો સાથે સદવર્તન કરશો, લોકોને સારી વાત કહેશો, નમાઝ કાયમ કરશો અને ઝકાત આપશો. પરંતુ થોડાક લોકો સિવાય તમે સો આ વચનમાંથી ફરી ગયા અને અત્યાર સુધી ફરેલા છો. પછી જરા યાદ કરો, અમે તમારી પાસેથી પાકું વચન લીધું હતું કે પરસ્પર એકબીજાનું લોહી વેડાવશો નહીં અને એકબીજાને ઘરોમાંથી કાઢી મૂકશો નહીં. તમે આનો એકરાર કર્યો હતો, તમે પોતે આના સાક્ષી છો. પરંતુ આજે તમે જ છો કે પોતાના બંધુઓને કતલ કરો છો, પોતાની બિરાદરીના કેટલાક લોકોને ઘર વિહોણા કરી દો છો, અત્યાચાર અને અતિરેકપૂર્વક એમની વિરુદ્ધ જૂથબંધી કરો છો, અને જ્યારે તેઓ યુદ્ધમાં પકડાઈ તમારી પાસે આવે છે ત્યારે તેમની મુક્તિ માટે બારની રકમની આપલે કરો છો. જોકે એમને એમના ઘરોમાંથી કાઢવું જ તમારા માટે હરામ હતું, તો શું તમે ગ્રંથના એક ભાગ ઉપર ઈમાન લાવો છો અને બીજા ભાગનો ઇનકાર કરો છો? પછી તમારામાંથી જે લોકો આવું કરે એમની સજા એ સિવાય બીજું શું છે કે દુનિયાના જીવનમાં અપમાનિત થઈને રહે અને આખિરતમાં સખત યાતનામાં નાખવામાં આવે? અલ્લાહ એ કાર્યોથી અજાણ નથી જે તમે કરી રહ્યા છો. આ એ લોકો છે જેમણે આખિરત વેચીને દુનિયાનું જીવન ખરીદી લીધું છે, એટલા માટે ન એમની સજામાં કોઈ ઘટાડો થશે અને ન તો એમને કોઈ મદદ મળી શકશે. અમે મૂસાને ગ્રંથ આપ્યો, ત્યારબાદ એક પછી એક પૈગંબરો મોકલ્યા, અને છેવટે મરિયમના પુત્ર ઈસાને સ્પષ્ટ નિશાનીઓ આપી મોકલ્યો અને પવિત્ર રૂહ એટલે કે રૂહુલ કુદુસથી એની મદદ કરી. પછી આ તમારું કેવું વર્તન છે કે જ્યારે પણ કોઈ પૈગંબર તમારી મનની ઈચ્છાઓ વિરુદ્ધ કોઈ વસ્તુ લઈને તમારી પાસે આવ્યો ત્યારે તમે તેની સામે વિદ્રોહ જ કર્યો, કોઈને જુઠ્ઠો ઠેરવ્યો અને કોઈની કતલ કરી નાખી. તેઓ કહે છે કે અમારા હૃદય સુરક્ષિત છે. નહીં, સાચી વાત તો એ છે કે એમના કુફરના કારણે એમની ઉપર અલ્લાહની ફિટકાર પડી છે, એટલા માટે તેઓ ભાગ્યે જ ઈમાન લાવે છે. અને હવે જે એક ગ્રંથ અલ્લાહની તરફથી એમની પાસે આવ્યો છે એની સાથે તેમનો શો વ્યવહાર છે? જો કે તે એ ગ્રંથનું સમર્થન કરે છે જે તેમની પાસે અગાઉથી મોજૂદ હતો. જો કે એના આગમન અગાઉ તેઓ પોતે કાફિરોની વિરુદ્ધ વિજય અને મદદની દુઆઓ માંગ્યા કરતા હતા, પરંતુ જ્યારે એ વસ્તુ આવી ગઈ જેને તેઓ ઓળખી પણ ગયા ત્યારે તેમણે એને માનવાનો ઇનકાર કરી દીધો. અલ્લાહનો ધિક્કાર આ ઇનકાર કરનારાઓ ઉપર. سَمَشْتَرَوْا بِهِ أَنفُسَهُمْ أَنْ يَكْفُرُوا بِمَا أَنْزَلَ اللَّهُ بَغْيًا أَنْ يُنَزِّلَ اللَّهُ مِنْ فَضْلِهِ કેવી ખરાબ રીતે તેઓ પોતાના મનનો સંતોષ મેળવે છે કે જે માર્ગદર્શન અલ્લાહે ઉતાર્યું છે તેનો સ્વીકાર કરવાનો ફક્ત આ હઠાગ્રહના કારણે ઇનકાર કરી રહ્યા છે કે અલ્લાહે પોતાની કૃપા, વહી અને રિસાલત દ્વારા પોતાને જે બંદાને ઈચ્છ્યું નવાજી દીધો. એટલા માટે હવે આ પ્રકોપ ઉપર પ્રકોપને પાત્ર થઈ ગયા છે અને એવા કાફિરો માટે સખત અપમાનજનક સજા ઠરાવેલી છે. જ્યારે એમને કહેવામાં આવે છે કે જે કંઈ અલ્લાહે ઉતાર્યું છે તેની ઉપર ઈમાન લાવો, તો તેઓ કહે છે, અમે તો ફક્ત એ વસ્તુ ઉપર ઈમાન લાવીએ છીએ જે અમારે ત્યાં અર્થાત બની ઇસરાયલમાં ઉતરી છે. આ વર્તુળની બહાર જે કંઈ આવ્યું છે એને માનવાનો તેઓ ઇનકાર કરે છે, જો કે તે સત્ય છે અને એ શિક્ષણનું સમર્થન કરી રહ્યું છે જે એમને ત્યાં પહેલાંથી જ મોજૂદ હતું. તો એમને કહો, જો તમે એ શિક્ષણ ઉપર જ ઈમાન ધરાવનારા છો જે તમારે ત્યાં આવ્યું હતું, તો આની અગાઉ અલ્લાહના એ પૈગંબરોને જેઓ પોતે બની ઇસરાયલમાં જન્મ્યા હતા શા માટે કતલ કરતા રહ્યા? તમારી પાસે મૂસા કેવી કેવી સ્પષ્ટ નિશાનીઓ સાથે આવ્યો, છતાં પણ તમે એવા અત્યાચારી હતા કે એની પીઠ ફરતા જ વાછરડાને ઉપાસ્ય બનાવી બેઠા. પછી જરા એ કરારને યાદ કરો જે તૂરને તમારી ઉપર ઉઠાવી અમે તમારી પાસેથી લીધો હતો. અમે ભારપૂર્વક કહ્યું હતું કે જે માર્ગદર્શન અમે આપી રહ્યા છીએ એનું ચુસ્તપણે પાલન કરો અને ધ્યાનપૂર્વક સાંભળો. તમારા પૂર્વજોએ કહ્યું કે અમે સાંભળી લીધું પરંતુ માનીશું નહીં, અને એમના કુફરની સ્થિતિ એવી હતી કે એમના હૃદયમાં વાછરડું જ વસી ગયું હતું. કહો, જો તમે ઈમાનવાળા છો તો આ વિચિત્ર ઈમાન છે જે આવા બુરા કૃત્યોનો તમને આદેશ આપે છે. એમને કહો કે જો હકીકતમાં અલ્લાહ પાસે આખિરતનું ઘર તમામ મનુષ્યોને છોડીને કેવળ તમારા માટે જ વિશિષ્ટ હોય ત્યારે તો તમે મૃત્યુની ઈચ્છા કરો, જો તમે તમારા આ વિચારમાં સાચા છો. વિશ્વાસ રાખો કે તેઓ ક્યારે તેની ઈચ્છા કરશે નહીં, એટલા માટે કે પોતાના હાથો વડે જે કંઈ કમાવી તેમણે ત્યાં મોકલ્યું છે તેનો તકાદો એ જ છે કે તેઓ ત્યાં જવાની ઈચ્છા ન કરે. અલ્લાહ આ અત્યાચારીઓની સ્થિતિથી સારી રીતે વાકેફ છે. તમે જોશો કે આ લોકો જીવવાની સૌથી વધુ લાલસા ધરાવે છે, બલકે આ બાબતમાં તેઓ મુશ્રિકો કરતાં પણ આગળ છે. એમનામાંથી દરેકે દરેક ઈચ્છે છે કે કોઈ પણ રીતે હજાર વર્ષ જીવે. જો કે લાંબુ આયુષ્ય તેમને સજાતી તો દૂર રાખી શકતું નથી જે કંઈ કૃત્યો તેઓ કરી રહ્યા છે. અલ્લાહ તો એમને જુએ જ છે. એમને કહો કે જે કોઈ જિબ્રાઇલ સાથે દુશ્મની રાખતો હોય તેમને ખબર હોવી જોઈએ કે જિબ્રાઇલે અલ્લાહના જ હુકમથી આ કુરાન તમારા હૃદય ઉપર ઉતાર્યું છે, જે અગાઉ આવેલા ગ્રંથોનું સમર્થન કરે છે અને ઈમાન લાવનારાઓ માટે માર્ગદર્શન અને સફળતાની ખુશખબર બનીને આવ્યું છે. જો જિબ્રાઇલ સાથેની તેમની દુશ્મનીનું કારણ આ જ છે તો કહી દો કે જેઓ અલ્લાહ અને તેના ફરિશ્તા અને તેના પૈગંબરો જિબ્રાઇલ અને મિકાઇલના દુશ્મનો છે, અલ્લાહ એ કાફિરોનો દુશ્મન છે. અમે તમારી તરફ એવી આયતો ઉતારી છે જે સ્પષ્ટપણે સત્યને જાહેર કરનાર છે અને તેના અનુસરણથી કેવળ એ જ લોકો ઇનકાર કરે છે જેઓ નાફરમાન છે. શું હંમેશથી એવું નથી બનતું રહ્યું કે જ્યારે તેમણે કોઈ કરાર કર્યો તો તેમનામાંથી કોઈને કોઈ જૂથે તેને જરૂર બાજુએ નાખી દીધો, બલકે એમનામાંથી ઘણા ખરા એવા જ છે જેઓ સાચા દિલથી ઈમાન લાવતા નથી. من અને જ્યારે એમની પાસે અલ્લાહની તરફથી કોઈ પૈગંબર એ ગ્રંથનું સમર્થન કરતો આવ્યો જે એમને ત્યાં અગાઉથી મોજૂદ હતો, ત્યારે આ ગ્રંથવાળાઓમાંથી એક જૂથે અલ્લાહનો ગ્રંથ એવી રીતે તેમની પીઠ પાછળ નાખ્યો જાણે કે તેઓ કશું જાણતા જ નથી. અને એ વસ્તુઓની પાછળ પડી ગયા જે શૈતાનો સુલેમાનની હુકુમતના નામે રજૂ કરતા હતા. જોકે સુલેમાને ક્યારેય કુફર કર્યું નથી. કુફર તો એ શૈતાનોએ કર્યું હતું જેઓ લોકોને જાદુનું શિક્ષણ આપતા હતા. તેઓ પાછળ પડ્યા એ વસ્તુની જે બેબીલોનમાં બે ફરિશ્તાઓ હારૂત અને મારૂત ઉપર ઉતારવામાં આવી હતી. જોકે તેઓ જ્યારે પણ કોઈને તેનું શિક્ષણ આપતા હતા તો પહેલાં સ્પષ્ટપણે ચેતવી દેતા હતા, જુઓ અમે તો ફક્ત એક અજમાયશ માટે છીએ, તું કુફરમાં ન પડ. આમ છતાં પણ એ લોકો તેમની પાસેથી એ વસ્તુ શીખતા હતા જેનાથી પતિ અને પત્નીને વિખૂટા પાડી દે. એ તો સ્પષ્ટ હતું કે અલ્લાહની પરવાનગી વિના તેઓ તેના દ્વારા કોઈને પણ નુકસાન પહોંચાડી શકતા ન હતા. તેમ છતાં તેઓ એવી વસ્તુ શીખતા હતા જે પોતે તેમના માટે ફાયદાકારક નહીં બલકે હાનિકારક હતી. અને તેઓ સારી રીતે જાણતા હતા કે જે આ વસ્તુનો ખરીદાર બન્યો તેના માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી. કેટલી ખરાબ વસ્તુ હતી જેના બદલામાં તેમણે પોતાના પ્રાણ વેચી નાખ્યા, કદાચ તેઓ જાણતા હોત. لو كانوا يعلمون જો તેઓ ઈમાન અને તકવા સંયમ અપનાવત તો અલ્લાહને ત્યાં તેનો જે બદલો મળત તે એમના માટે વધુ સારો હતો, કદાચ તેઓ જાણતા હોત. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, રાય ના ન બોલો પણ ઉંઝુર ના કહો અને ધ્યાનપૂર્વક વાત સાંભળો. આ કાફીરો તો દુઃખદાયક સજાને પાત્ર છે. આ લોકો જેમણે સત્યને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે, ચાહે અહેલી કિતાબ એટલે કે ગ્રંથવાળાઓમાંથી હોય કે મુશ્રિક હોય, તેમને એ હરગિજ નથી ગમતું કે તમારા રબ તરફથી તમારી ઉપર કોઈ ભલાઈ ઉતરે. પરંતુ અલ્લાહ જેને ઈચ્છે છે પોતાની કૃપા માટે પસંદ કરી લે છે અને તે મોટો મહેરબાન છે. અમે અમારી જે આયતને રદ કરી દઈએ છીએ તેના સ્થાને તેનાથી વધુ સારી લાવીએ છીએ, અથવા એવી જ? શું તમે જાણતા નથી કે અલ્લાહ દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે? શું તમને ખબર નથી કે ધરતી અને આકાશોની હુકુમત અલ્લાહ માટે જ છે અને તેના સિવાય કોઈ તમારી દેખરેખ કરનાર અને મદદ કરનાર નથી? પછી શું તમે પોતાના પૈગંબર પાસે એ પ્રકારના પ્રશ્નો અને માંગણીઓ કરવા માંગો છો જે અગાઉ મૂસા પાસે કરવામાં આવ્યા હતા? જો કે જેણે ઈમાનનો માર્ગ છોડી કુફરનો માર્ગ અપનાવ્યો એ સીધા માર્ગથી ભટકી ગયો. كَثِيرٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يَرُدُّونَكُمْ مِّنْ بَعْدِ إِيمَانِكُمْ كُفَّارًا حَسَدًا مِّنْ عِندِ أَنفُسِهِمْ مِّنْ بَعْدِ مَا ઇન્નલ્લાહ અલા કુલ્લી અહેલે કિતાબમાંથી ઘણા લોકો એમ ઈચ્છે છે કે કોઈ પણ રીતે તમને ઈમાનથી ફેરવીને ફરી કુફર તરફ પાછા લઈ જાય. જો કે સત્ય એમની ઉપર જાહેર થઈ ચૂક્યું છે, પરંતુ પોતાના મનની ઈર્ષ્યાના કારણે તમારા માટે એમની આ ઈચ્છા છે. આના જવાબમાં તમે માફી અને દરગુજર કરો અહીં સુધી કે અલ્લાહ પોતે જ એનો નિર્ણય લાગુ કરી દે. ખાતરી રાખો કે અલ્લાહ દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. નમાઝ કાયમ કરો અને ઝકાત આપો. તમે તમારી આખિરત માટે જે સત્કાર્ય કમાવીને આગળ મોકલશો, અલ્લાહને ત્યાં તમે તેને મોજૂદ જોશો. જે કંઈ તમે કરો છો તે બધું અલ્લાહની નજરમાં છે. એમનું કહેવું છે કે કોઈ વ્યક્તિ જન્નતમાં નહીં જાય જ્યાં સુધી તે યહૂદી નહીં હોય અથવા ખ્રિસ્તીઓના મતાનુસાર ખ્રિસ્તી ન હોય. આ તેમની તમન્નાઓ છે. તેમને કહો, પોતાની દલીલો રજૂ કરો જો તમે તમારા દાવામાં સાચા હો. હકીકતમાં ન તમારી કોઈ વિશિષ્ટતા છે ન બીજા કોઈની. સાચી વાત તો એ છે કે જે પણ પોતાની જાતને અલ્લાહના તાવામાં આપી દે અને વ્યવહારમાં નેક આચરણ કરે તેના માટે તેના રબ પાસે તેનો બદલો છે, અને આવા લોકો માટે કોઈ ભય અથવા દુઃખની શક્યતા નથી. યહૂદીઓ કહે છે ખ્રિસ્તીઓ પાસે કશું નથી, ખ્રિસ્તીઓ કહે છે યહૂદીઓ પાસે કશું નથી. જો કે બંને ગ્રંથ વાંચે છે, અને આ જ પ્રકારના દાવા એ લોકોના પણ છે જેમની પાસે ગ્રંથનું જ્ઞાન નથી. આ વિવાદ જેમાં આ લોકો પડ્યા છે તેનો નિર્ણય અલ્લાહ કયામતના દિવસે કરી દેશે. ان يذكر فيها اسمه અને એ વ્યક્તિથી વધુ જુલમી કોણ હશે જે અલ્લાહના ઉપાસના ગ્રહોમાં તેનું નામ લેતા રોકે અને તેમને ઉજાડી દેવા માટે મંડેલી હોય? આવા લોકોએ આ ઉપાસના ગ્રહોમાં પ્રવેશ કરવો જોઈએ નહીં, અને જો તેઓ ત્યાં જાય તો પણ ડરતા ડરતા જાય. તેમના માટે તો દુનિયામાં નામોશી છે અને આખિરતમાં મોટી શિક્ષા. પૂર્વ અને પશ્ચિમ સર્વ અલ્લાહના છે. જે તરફ પણ તમે મુખ કરશો તમે અલ્લાહ સમ્મુખ હશો. અલ્લાહ સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે. તેઓ કહે છે કે અલ્લાહે કોઈને પુત્ર બનાવ્યો છે. અલ્લાહ આવી વાતોથી પાક છે. ખરી હકીકત તો એ છે કે ધરતી અને આકાશોની તમામ વસ્તુઓ તેની માલિકીની છે. સૌ તેની આજ્ઞાંકિત છે. તે આકાશો અને ધરતીનો અનોખો નિર્માતા છે, અને જે વાતનો એ નિર્ણય કરે છે તેના માટે કેવળ આ હુકમ આપે છે કે થઈ જા, અને તે થઈ જાય છે. અજ્ઞાન લોકો કહે છે કે અલ્લાહ જાતે કેમ અમારી સાથે વાત નથી કરતો, અથવા કોઈ નિશાની અમારી પાસે કેમ નથી આવતી. આવી જ વાતો એમના પહેલાંના લોકો પણ કર્યા કરતા હતા. આ સૌ આગળ પાછળના ભટકેલાઓની મનોવૃત્તિ સરખી છે. વિશ્વાસ કરનારાઓ માટે તો અમે સ્પષ્ટ નિશાનીઓ પ્રગટ કરી ચૂક્યા છીએ. આનાથી વધીને નિશાની શું હશે કે અમે તમને સત્ય જ્ઞાનની સાથે ખુશખબર આપનાર અને ડરાવનાર બનાવી મોકલ્યો. હવે જે લોકો જહન્નમ સાથે સંબંધ બાંધી ચૂક્યા છે તેમના માટે તમે જવાબદાર નથી. ઓલં યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તમારાથી કદાપી રાજી નહીં થાય જ્યાં સુધી તમે એમના માર્ગ ઉપર ચાલવા ન લાગો. ચોખ્ખું કહી દો કે માર્ગ કેવળ એ જ છે જે અલ્લાહે બતાવ્યો છે, નહીં તો એ જ્ઞાન પછી જે તમારી પાસે આવી ચૂક્યું છે જો તમે એમની ઈચ્છાઓનું અનુસરણ કર્યું તો અલ્લાહની પકડથી બચાવનાર કોઈ મિત્ર અને મદદ કરતા તમારા માટે નથી. જે લોકોને અમે ગ્રંથ આપ્યો છે તેઓ તેને એવી રીતે પઢે છે જેવી રીતે પઢવું જોઈએ. તેઓ આ કુરાન ઉપર સાચા દિલથી ઈમાન લાવે છે અને જેઓ આનો ઇનકાર કરે છે તેઓ જ હકીકતમાં નુકસાન ભોગવનારા છે. હે બની ઇસરાઈલ, યાદ કરો મારી એ કૃપા જે મેં તમારી ઉપર કરી હતી અને એ કે મેં તમને દુનિયાની સર્વ કોમો ઉપર શ્રેષ્ઠતા આપી હતી. અને ડરો એ દિવસથી જ્યારે કોઈ કોઈના જરા પણ કામમાં નહીં આવે, ન કોઈની પાસેથી બાનની રકમ સ્વીકારવામાં આવશે, ન તો કોઈ પણ ભલામણ વ્યક્તિના કામ લાગશે અને ન તો ગુનેગારોને ક્યાંયથી મદદ મળી શકશે. યાદ કરો જ્યારે ઇબ્રાહીમની તેના રબે કેટલીક વાતોમાં અજમાઈશ કરી અને તે એ સૌમાં સફળ નીવડ્યો તો તેણે કહ્યું, હું તને સૌ લોકોનો સરદાર બનાવવાનો છું. ઇબ્રાહીમે કહ્યું, અને શું મારી ઓલાદ માટે પણ આ જ વચન છે? તેણે જવાબ આપ્યો, મારું વચન જુલમીઓ માટે નથી. الناس وأمنا واتخذوا من مقام إبراهيم مصلى اتخذوا من مقام إبراهيم مصلى وعهدنا إلى إبراهيم وإسماعيل અને એ કે અમે આ ઘર એટલે કાબાને લોકો માટે કેન્દ્ર અને શાંતિનું સ્થળ ઠેરવ્યું હતું અને લોકોને આદેશ આપ્યો હતો કે ઇબ્રાહીમ જ્યાં ઈબાદત માટે ઊભો રહે છે એ સ્થળને નમાઝની કાયમી જગ્યા બનાવી લો અને ઇબ્રાહીમ અને ઇસ્માઇલને હુકમ કર્યો હતો કે મારા આ ઘરને તવાફ અને એતિકાફ અને રૂકુ અને સિજદો કરનારાઓ માટે પાક રાખો અને આ કે ઇબ્રાહીમે દુઆ કરી હે મારા રબ આ શહેરને શાંતિનું શહેર બનાવી દે અને તેના રહેવાસીઓ પૈકી જેઓ અલ્લાહ અને આખિરતમાં માને તેમને દરેક પ્રકારના ફળો આપ જવાબમાં તેના રબે ફરમાવ્યું અને જે નહીં માને તેને પણ દુનિયાની ટૂંકી જિંદગી માટેનો સામાન હું આપીશ પરંતુ અંતે તેને જહન્નમની સજા તરફ ઢસડી જઈશ અને તે સૌથી ખરાબ ઠેકાણું છે અને યાદ કરો ઇબ્રાહીમ અને ઇસ્માઇલ જ્યારે આ ઘરની દિવાલો ઊભી કરી રહ્યા હતા તો દુઆ માંગતા જતા હતા હે અમારા રબ અમારી આ સેવા સ્વીકારી લે તું બધું જ સાંભળનાર અને બધું જ જાણનાર છે રબ અમને બંનેને પોતાના મુસ્લિમો એટલે કે આજ્ઞાંકિત બનાવો અમારા વંશમાંથી એક એવી ઉમ્મત ઊભી કર જે તારી મુસ્લિમ આજ્ઞાંકિત હોય અમને તારી ઇબાદતની પદ્ધતિઓ બતાવો અને અમારી ખામીઓને માફ કર તું મોટો ક્ષમાશીલ અને દયાળુ છે રસૂલ મિન يتلو عليهم آياتك ويعلمهم الكتاب والحكمة ويزكيهم إنك أنت العزيز الحكيم. અને હે રબ, આ લોકોમાં ખુદ એમના જ સમુદાયમાંથી એક પૈગંબર ઉઠાવજે જે તેમને તારી આયતો સંભળાવે, તેમને ગ્રંથ અને બુદ્ધિમત્તાનું શિક્ષણ આપે અને તેમના જીવન શુદ્ધ કરે. તું અત્યંત શક્તિશાળી અને ડહાપણવાળો છે. ولقد اصطفيناه في الدنيا وإنه في الآخرة لمن الصالحين. હવે કોણ છે જે ઇબ્રાહીમની પદ્ધતિથી નફરત કરે, જેણે ખુદ પોતાની જાતને મૂર્ખતા અને અજ્ઞાનતામાં નાખી દીધી હોય? એના સિવાય કોણ આવી ચેષ્ટા કરી શકે છે? ઇબ્રાહીમ તો એ વ્યક્તિ છે જેને અમે દુનિયામાં અમારા કામ માટે પસંદ કરી લીધો હતો અને આખિરતમાં તેની ગણતરી સદાચારીઓમાં થશે. તેની સ્થિતિ એ હતી કે જ્યારે તેના રબે તેને કહ્યું મુસ્લિમ થઈ જા, તો તેણે તરત જ કહ્યું હું સૃષ્ટિના માલિકનો મુસ્લિમ થઈ ગયો. આ જ પદ્ધતિનું અનુસરણ કરવાનો ઉપદેશ તેણે પોતાની ઓલાદને આપ્યો હતો અને આની જ વસિયત યાકૂબ પોતાની ઓલાદને કરી ગયો હતો. તેણે કહ્યું હતું, મારા બાળકો, અલ્લાહે તમારા માટે આ જ દિન પસંદ કર્યો છે, તેથી મૃત્યુ પર્યંત મુસ્લિમ જ રહેજો. પછી શું તમે એ વખતે હાજર હતા જ્યારે યાકૂબ આ દુનિયાથી વિદાય થઈ રહ્યો હતો? તેણે મૃત્યુ વખતે તેના પુત્રોને પૂછ્યું, બાળકો, મારા પછી તમે કોની બંદગી કરશો? તે સૌએ ઉત્તર આપ્યો, અમે એ જ એક ખુદાની બંદગી કરીશું જેને આપે અને આપના વડવાઓ ઇબ્રાહીમ, ઇસ્માઇલ અને ઈસાકે ખુદા માન્યો છે અને અમે તેના જ મુસ્લિમ છીએ. તેઓ કેટલાક લોકો હતા જેઓ થઈ ગયા, જે કંઈ તેમણે કમાવ્યું તે તેમના માટે છે અને જે કંઈ તમે કમાશો તે તમારા માટે છે. તમને એમ નહીં પૂછવામાં આવે કે તેઓ શું કરતા હતા. وَقَالُوا كُونُوا هُودًا أَوْ نَصَارَىٰ تَهْتَدُوا قُلْ بَلْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ. યહૂદીઓ કહે છે, યહૂદી હશો તો સીધો માર્ગ પામશો. ખ્રિસ્તીઓ કહે છે, ખ્રિસ્તી હશો તો માર્ગદર્શન મળશે. એમને કહો નહીં, બલકે સૌને છોડી ઇબ્રાહીમનો માર્ગ. અને ઇબ્રાહીમ મુશ્રિકોમાંથી ન હતો. મુસલમાનો કહો, અમે ઈમાન લાવ્યા અલ્લાહ ઉપર અને એ માર્ગદર્શન ઉપર જે અમારી તરફ ઉતર્યું છે, અને જે ઇબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસહાક, યાકૂબ અને યાકૂબની સંતાન ઉપર ઉતર્યું હતું, અને જે મૂસા અને ઈસા અને બીજા તમામ પૈગંબરોને તેમના રબ તરફથી આપવામાં આવ્યું હતું. અમે એમની વચ્ચે કોઈ ભેદભાવ નથી કરતા, અને અમે અલ્લાહના મુસ્લિમ એટલે કે આજ્ઞાંકિત છીએ. પછી જો તેઓ એવી જ રીતે ઈમાન લાવે જેવી રીતે તમે લાવ્યા છો, તો તેઓ સાચા માર્ગ ઉપર છે. અને જો તેનાથી વિમુખ થાય તો એ સ્પષ્ટ વાત છે કે તેઓ હઠાગ્રહમાં પડેલા છે. એટલા માટે ખાતરી રાખો કે તેમની વિરુદ્ધ અલ્લાહ તમારી હિમાયત માટે પૂરતો છે. તે બધું જ સાંભળે અને જાણે છે. કહો, અલ્લાહનો રંગ અપનાવો, તેના રંગથી સારો બીજા કોનો રંગ હશે? અને અમે તેની જ બંદગી કરનારા લોકો છીએ. وَلَنَا હે નબી, આમને કહો, શું તમે અલ્લાહ વિશે અમારી સાથે વાત વિવાદ કરો છો? જો કે તે જ અમારો રબ પણ છે અને તમારો રબ પણ. અમારા કર્મો અમારા માટે છે, તમારા કર્મો તમારા માટે, અને અમે અલ્લાહ માટે જ પોતાની બંદગી વિશિષ્ટ કરી ચૂક્યા છીએ. અથવા પછી તમે એમ કહો છો કે ઇબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસહાક, યાકૂબ અને યાકૂબની સંતાન સૌ કોઈ યહૂદી અથવા ખ્રિસ્તી હતા? કહો, તમે વધારે જાણો છો કે અલ્લાહ? એ વ્યક્તિ કરતાં વધારે જાલિમ કોણ હશે જેની પાસે અલ્લાહ તરફથી એક સાક્ષી હોય અને તે તેને છુપાવે? તમારા કર્મોથી અલ્લાહ બેખબર તો નથી. એ થોડા લોકો હતા જે થઈ ગયા, તેમની કમાણી તેમના માટે હતી અને તમારી કમાણી તમારા માટે. તમને એમના કર્મો વિશે પૂછવામાં નહીં આવે.